શંકર માર્ગ હોય, પટ્ટીમાં ટેકાવાનો માર્ગ, ત્યાંથી બીજા માર્ગમાં તો તાપમાં તપેલો ને પછી આવી ત્યારે શું ગુલો ભાઈ ભાવરિયા જાય છે ત્યારે શું ખાવ છે મને બહુ એને સુખ્ય છે. આ બધા રેલી માર્ગો એને સુખ્ય છે, સુખની વ્યાખ્યા જ નથી. સુખ સનાતન હોય એમના માં સુખ, બાકી આ તો કલ્પના છે. કલ્પના બાવળિયા ઝાડ નીચે કોઈ આપણે કહીએ બાવળિયા ઝાડ નીચે મજા આવે, તો હતી શું બાવળિયા ઝાડ નીચે? પણ એ તો એની કલ્પના છે, કારણ તાપમાન તપેલો છે નહીં, એને સંજોગ અનુસાર એની કલ્પના થઈ ગઈ. સંજોગ અનુસાર બધી કલ્પના છે. એટલે કાલ્પનિક સુખો ની વાતો કહે છે, બધી કલ્પના છે. એટલે જયારે સાચો માર્ગ મળી આવે, છેલ્લો માર્ગ, છેલ્લા સ્ટેશનો, તો આમ બીજા બધા વચલા સ્ટેશનો બધા ભંગજાળો છે. ભંગજાળ કારણ કે સારું કરો, સારું કરો, સારું કરો. પણ આપણે એમ પૂછીએ સાહેબ સારું કરો એ કહો, એ મને બહુ ગમ્યું, પણ સારું કરવું એ મારા હાથમાં છે કેમ એ મને કહો, અને તમારા હાથમાં હશે તે કહો. બધા સારું કરો, સારું કરો ગાય, પણ એને કઈ તમારી ચીકડી કેમ નથી કરતી એમ કહો. તો આ તો દેશ બધો હા વિનય વાળો અને લાલચું, વિનય વાળો કરો. લાલચું ના હોય તો વિનય ની લઈને ના બોલે, અને નહીં તો લાલ જ લઈને ના બોલે. ઘણા ખરા લાલ કે આપણે એમ શું કહીએ બા આપણું હા આપણે આશીર્વાદ લઈ લો. લાલચમાં જ ફસેલો છે, આવું કશું છે જ નહીં. આ બહુ આ જે શાસ્ત્રોમાં કહ્યું છે ને એવું કશું છે જ નહીં વાતમાં. શાસ્ત્રો તો શાસ્તા પુરુષે લખ્યું, પોતાના અનુભવ લખ્યા છે. શું કહે લખ્યા છે? એમના અનુભવ લખ્યા છે. તમને ચાલવાનું નથી કહ્યું આ પ્રમાણે, આ ધારણા કહ્યું છે. શું કહ્યું છે? લોક શું અંતે ચાલવાનું કહ્યું છે, એ પ્રમાણે ચાલવા જાય છે. આજે મોટા માણસ આવ્યા તેમ કે છે, તો આથી મેં આવું બહુ વાંચ્યું કે છે, પણ થતું નથી. ઘણું થિયરી કર્યું, જે માણસ એમ કહેતો હોય કે હું અમારે થતું નથી, એ થિયરી રોંગ છે. એ જે ધંધર પાંડવ તે રોંગ છે, અને એ શાસ્ત્ર રોંગ છે. કરવાનું કહ્યું જ નથી ભગવાને, કોઈ કરવાનું કહ્યું નહીં, જાણવાનું કહ્યું છે. શું કહ્યું? એક શબ્દ આપણે વીસ વર્ષ બહુ બોલ્યો નથી કે આ કરો. કરવાનું કહ્યું, કરવું કરવું પોતાની સત્તામાં જ કોઈ નથી કોઈ ચીની, તો કરો એમ કરી કેમ કહેવાય છે? આ કરો ને તે કરો ને ફળ કરો ને આમ કરો ને તેમ કરો, સત્તામાં છે તમને લાગે ના બોલજો. હા બોલવા વાત જે કઈ કહેવાય, એવું નથી કે આવું હોય. સમજો, સમજવા માટે ત્યાં વાત છે. વાસ્તવિકતામાં પછી સત્તામાં છે નહીં, અને ભઠ્ઠીમાં તો બધું સત્તામાં છે. સત્તામાં કહેશો એટલે ભઠ્ઠી ચાલુ થઈ ગઈ. મેં કહ્યું ભઠ્ઠી ચાલુ, અને કરનારે કર્યું એટલે ભગવાને કર્યું નથી એમ કે છે, અને વ્યવસ્થિત કર્યું એમ કે છે તો ભઠ્ઠી બંધ. મેં કર્યું તો એ ભઠ્ઠી ચાલુ, અને ભગવાને કર્યું તો એ ભઠ્ઠી ચાલુ, કારણ ભગવાને કરતો નથી. બહુ મોટું પઝલ છે નહી, હે પઝલ બહુ મોટું નહીં. તમારે ધીરે દીકરી માણસ, અને અને બુદ્ધિ ને લઈને સંસાર છે. આ સંસાર જ હતો, બુદ્ધિ લઈને સંસાર છે. જેને બુદ્ધિ નથી એનો સંસાર વિલય થયા કરે છે. શું થાય છે? આ જાનવર બાનવર બુદ્ધિ નહીં, બીજું અહંકાર કરો, બુદ્ધિ નહીં એટલે વિલય થયા કરે. શું થાય? નિરંતર વિલય થયા કરે, નરગતિ ના જીવો ને વિલય થયા કરે, જાનવર ને વિલય થયા કરે. બુદ્ધિ નહીં, આ બુદ્ધિ ને દેખાવાળા લોકો કુંડકારી લોકો. શું હશે તમે? પ્રશ્ન સમાધાન ના થયું બરોબર કઈ આ નથી દાદા, સમાધાન નથી. અત્યારે તમે કશું કરો તો રસ્તામાં રસ્તામાં કોઈ માર ભલે કઈ આડાવડી બોલતો હોય ત્યાં બે ધોલ મારી ધોલ મરી જાય છે કે મારી દો છો? એ તો સમય અને સંજોગો પ્રમાણે. ઠીક છે, તો સમય અને સંજોગો પ્રમાણે. તમે ધોલ મારો છો તે વખતે તમારાથી મરાઈ જાય છે કે તમે પોતે થી મારો છો? મરાઈ જાય છે. આવેશમાં મારવાની શક્તિ તો આ દુનિયામાં કોઈ થઈ નથી. એ અહંકાર છે, મારી લે આમ કર્યું છે એમ કર્યું. સંડા ના આવતો તો ફાકી લેવી પડે. બે ઉતારી માગે બીજી ને એટલે એ જે તમે ધોલ મારો ને તો તમારી ઈચ્છા વગર મારી દેવાય. એ ઉદ્વેગ ના કારણે મારો છું. શું કહે? તેના કારણે ઉદ્વેગ એટલે પોતાનું બેભાન પણ થાય. જે વેગ હતો, જે વેગ અધો વેગ થવો જોઈએ તેને બધું ઉદ્વેગ થાય, પોતાનું બેભાન પણ થઈ જાય. જાનવર એ તીડે સારું રહે. જાનવર નો ઉદ્વેગ ના થાય. આ અક્કલ વાળાના જ ઉદ્વેગ. ઉદ્વેગ નું મોટું ઇનામ હોય તો અક્કલ વાળા કે ઉદ્વેગ થાય એટલે પેલા ઠોકી દે. ઠોકી દે તો તમે માણસ તો આપતો વાળો એટલે તમને મનમાં એમ થાય અરે રે આવું છે આમ તો ન થવું જોઈએ આમ તો. એવું પછી પસ્તાવો થાય કે ના થાય? એ પસ્તાવો થાય એ એ કર્મ છે. અને તે આવતા ભાવમાં એનું ફળ થશે. ભલે કહેતું ને આ પસ્તાવો થાય છે કર્મ. આ આ પુરુષાર્થ શાંતિ નો પુરુષાર્થ છે. સાચો પુરુષ નહીં. દાતો પુરુષાર્થ પુરુષ ને પ્રકૃતિ બે જુદી પડ્યા પછી પુરુષ ને પ્રકૃતિ જુદી પાડવી છે. પુરુષ થવું છે કે સ્ત્રી તરીકે રહેવું છે? રવિવારે રસ્તો કરવાનો આવજો. બઉ આ ખોટું થયું, આવું ના થવું જોઈએ. હવે તમારા બદલે બીજાને શું થાય? મારવા જેવો છે. આ બે પ્રકારની ભાઈ પરિણામ બદલાય. બોલો મહારાજ એ કે છે એને નરકગતિ થાય છે. શું થાય છે? અને આ ના મારવું જોઈએ પણ માર્યું એનું ફળ જાનવર પણ આવે. કારણ કે હંમેશા શિંગડા વાળા જ્યાં પાછળતા કરી એટલે જાનવર પણ આવી જ રહ્યું છે. જાનવર પણ એની ટિકિટ કઢાવી છે કે નહીં રિઝર્વેશન તે અહીંયા ભેજ કરે બધું કામ કરતો હોય તો પછી આપણે સમજી જવાનું કે ભેજ નિંદા નહીં કરવી જોઈએ. એને નિંદા કરવા દે નહીં તો એ જાનવર તો થવાનો જ છે. ટિકિટ છે પણ તમારી ટિકિટ પણ કરવા દે. એ તો એની ટિકિટ લઈને આવે છે, રિઝર્વેશન કરી આવે છે. એટલે નિંદા તમારે કરવાની જરૂર નથી. કેમ લાગે? એટલે આ આપણી ટિકિટ ના ભેજ કરાય લીધી. એટલે મનુષ્યપણું તો સજ્જનતાથી ભરી પડેલી હોય. કેવું સજ્જન? દુર્જન દુર્જન એનો વ્યવહાર કર્યા કરે. સજ્જન વ્યવહાર શું કે? દુર્જનતા તો હંમેશા મળવાના. કારણ કે જે દુર્જનતા મળે છે તેમાં દોષ કોનો? કારણ કે સજ્જન નો દુર્જનો દોષ નું સજ્જનો દોષ. એવા તમે ક્યાં પૂછારી કે આ ભાઈ તમને ભેગા થયા? તમે એવડા પૂછ્યા કે તમારે પૂછારી કે આ ભાઈ ભેગા થયા તમને? એટલે એમાં સર્જન આ દોષ છે. તો દાદા એમાં સર્જન ને શું કરવાનું? હે તો કે એમાં સજ્જને શું કરવાનું? સજ્જને પસ્તાવો કરવાનો. અરે મેં ભૂલ્યો કરી, તારા ભાઈ દેવ્યા છે આ ભાઈ દર્શન કેમ થયા? મેં ભૂલ્યો કરી છે. એકાદ ગુણ એમને વખાણ્યો હોય ને આપડે, એકાદ ગુણ ઓહો આ કેવો સરસ ગુણ છે, પણ બીજા ગુણ જાણતા ના હોય એટલે આપડે વખાણ્યો નહીં. એટલે આપણે ભેગા થાય અને ભેગા થાય એટલે હજી અસર થયા ગયા નહીં. દરિયા આગળ લોખંડે લઈ જવાની જરૂર, બીજું બધું કરવું બોલવાની જરૂર નહીં કે તું આને કાર ચડાય અસર થયા ગયા જ નહીં. નીકળ્યો બાકી કારણ બધા મારા દોષ છે. એટલે દોષ છે ને વિચાર, એ તો આપડે ભૂલ કરી. કેવા સરસ ગાય છે, ગાય છે ઉપર પૂછવા એ કરું છું. એમને બીજા ગુરુ ગુરુ તને કહી છે સત્સંગ ને શોખ ની વસ્તુ કરી લે, બીજી બધી શોખ ની વસ્તુ કરવા જેવી નથી. શોર્ટ ટ્રી એટલે આવી દશા જાય. એટલે ગયા અવતાર તમારે કઈ કહ્યું હોય હવે એ તમને પાસે એક્ઝેક્ટ સમજાવું. ગયા અવતારે મનમાં ભાવ કર્યા હતા કે આ બધા ઘરના માણસો નાખ્યા છે હોટલમાં નાખાશો, પણ હોટલમાં કેવી કેવી વાનગી નવી નવી ખાવા ખાવા જેવી જ છે એવો જે તમે અભિપ્રાય કર્યો હતો. માણસો ઘરના નાખ્યા હતા, તમને વળતા હતા, ઠપકો આવતા હતા, પણ છતાં તમારા મનમાં શું અભિપ્રાય વધતો હતો? ખાવા જેવી ચીજ છે કે પણ એ તો એમની એમની અંદરથી, બાકી મને પોતાને લાગે છે આ ખાવા જેવી ચીજ છે, નવી નવી જાત જાતથી વાનગી અને ગરમ ગરમ તરફ ને. હવે એવા જે ભાવ કર્યા ગયા અવતાર તેનું ફળ આવ્યું આ અવતારમાં, તે 14 વર્ષથી આપણને ઓળખવાળો મળી આવે કોઈ છોકરો જો. એટલું હોટલમાંથી શું કે છે પેલું સવારથી જાય જવા મળે, એનું ફળ આવ્યું, આ એનું પરિણામ આવ્યું તે જોવા મળે. પછી છતે પેલા બાબા જોડે, એટલે બાબા મારે હોટલમાં જવાય, હોટલમાં જવાય નહીં કે તાર તબિયત બગડી જશે, હોટલ ખાઈ તો આમ થશે તેમ થશે બીવડાવે. પણ છોકરો કબૂલ નહીં કરશે કે ખોટું થયેલું છે, એ પોતે એમ છે પાસે આમ ન ખાવું જોઈએ, આપણે ઘેર તૈયાર છે ને શા માટે. પણ એને ચાલે નહીં, પેલા કર્મના આધારે બંધાયેલો છે, જેના ભાવ કર્યા છે એના આધારે બંધાયેલો છે. એટલે છૂટકો જ ના થાય, કર્મ જ એને ખેંચી જાય. તમે ગમે એટલો રસ્તો આમ ફેરવી ચડી જાઓ ને એને, પણ આવતી વખતે એને જો હોટેલ જોઈ તો એને ગલગડિયા થઈ જાય, કહી જાય મનમાં નક્કી કર્યું હશે ગલગડિયા થઈ જાય. શું થઈ જાય? તમે ગલગડિયા શબ્દ નહીં હવે ગુજરાતી પાછા હવે ગલગડિયા થઈ જાય, એ થઈ જવી મહેમાન આવ્યો હોય તેને જવાનું ભાડું હોય એના ગજવામાં ના રાખે. આપડે તો મહેમાન આવ્યો હોય જવાનું પાછું જવાનું ભાડું હોય ગજવામાં 10-15-20 રૂપિયા, તે પણ આપડા છોકરો વિકાઈ જશે. હવે એ છોકરા ને પ્રશ્ન કયા હતા? દોષ બેસી ગયો, સંસ્કાર બેસી ગયા છે તેનું આ ફળ. હવે આનું કેમ નિવારણ કરવું એ મા બાપ જાણતા નથી, તેથી મારે કેવું છે ને કે કેવું પડે અનક્વોલિફાઈડ ફાધર કહેવાનું મારું કારણ શું હતું? કઈ મને કઈ વી રીત છે લોકો જોડે, પણ આ છોકરા જોડે કેમ ડીલ ડીલ કરવું? હાઉ ટુ ડીલ વિથ ધીસ બોય? ખ્યાલ નહીં હોવાથી એ છોકરાને ઝડકાવે છે, મારે છે, ધમકાવે છે, એ છોકરો પછી નાખી દઈને હોટલમાં નોકરી કરે છે અને પછી રજડી પડે છે. શું કહ્યું? આવું ડીલિંગ ના હોવું, પ્રેમથી લેવું જોઈએ. દરેક વસ્તુ પ્રેમથી સુધરી એટલી સાચી, ન સુધરી તો પ્રેમથી બગડે તો નહીં. આ લોકોની માન્યતા ખોટી છે. સાચો પ્રેમ જોઈએ એના હિતનો, એનું હિત કેમ થાય? સમજાવટ સાચી જોઈએ. અને આપણે હોટલમાં જતા અને એને કઈ ચુના દે એ બનશે નહીં. આપણે જતા હોય હોટલમાં અને કઈ તું ઘટ બનાવે છે, બનશે નહીં મારે. આપડે ક્લિયર નથી એટલે તમે હશે પૂરો બનવું. હવે એને જે ખાધું હોટલમાં તેને આપણા લોકકર બધે કે છે, ખોટા કર બધે આમ ખાધું પીધું. આપણે આગળ તો કોઈની જોડે ઝઘડ્યો હોય નહીં, એ ઝઘડ્યો એ કર્મ નથી, એ કર્મ ફળ છે. ગયા આવતા ભાવ કરેલા કે આવું તો મને કર્યું મારે ઘરો જ નહીં, એટલે જે ક્રોધો અત્યાર છે વપરાઈ ગયું ને, તે આ અવતારમાં ન કરવો હોય તો એની મેળે ઉદ્વેગથી થાય. એ પેલાનું ફળ છે કર્મનું. હવે આ ફળને આપણા લોકો અને કર્મ કહે છે કે ભાઈ આને ક્રોધ કર્યો એનું ફળ આવશે. હવે એનું ફળ તો આવ્યા ગયા ને, અબજસ મળે આપણે કોઈક દાડો પોતાને હા લાગમાં ટોકે ના ટોકે આપેલ છોકરો ખાધું હોટલમાં તેનું ફળ આવવાનું નહીં. આવવાનું બે ત્રણ વ્યક્તિ મળ્યો થયું બોરે મળ્યો થાય કે ના થાય. એટલે મૂળ કર્મ એ યોજના રૂપે છે, બીજો કર્મ રૂપક રૂપે છે, રૂપકનું કર્મ નું કર્મ ફળ આવે છે. આ રીતે જગત ચાલ્યા કરે છે. તે તમારા આત્મા છે, કોઈ વચ્ચે દલાલ નથી અને કોઈ માલિકે નથી, કોઈ યોજના નથી. હોલ એન્ડ સોલ રિસ્પોન્સિબલ. વાય જોયેલી કે નહીં તમે જોયેલી વાય? આ પાણી વાય હોય છે ને, એ વાવ જોયેલી ભાઈ પાણી. હવે અંદર જઈને આપડે બોલીએ કે તું તું વર્ષે થઈ શું કે પડગો પડે હે પડગો પડે ના, એ કે તું તું વર્ષે કે એવો પડગો પડગો પડે. તો આપણે ના કરતું હોય તો આપડે કઈ તું તું રાજા છે તો એ શું કે રાજા છે. હા એટલે તમારે જે જોઈતી હોય તો બોલો. આ તમારું પ્રોજેક્શન છે, બીજી કોઈ દખલ નથી. એ તમારે જોઈ બોલો સારું બોલો. આ જગત ને સુખ જોઈતું હોય તો દુઃખ આપો, દુઃખ જોઈતું હોય દુઃખ આપો, જે જોઈતું હોય આપો. આપવાની શરૂઆત કરો. આમાં રૂપિયો આપો તો તમે રૂપિયો લેવા આવો ને એમ. અત્યારે જે તમે ભોગવી રહ્યા છે પૂર્વ નું ભોગવી રહ્યા છે, કઈ તો કરવો પછી શું કે એટલું છે તો બોલો ચાલે ઘેર ઘેર જે વીજ થઈ જવે ઘેર ઘેર જે વીજ થઈ જવે ચાલો વીજ કરું વાર વીજ કરું વીજ કરું. એ કહે છે ને ઘેર ઘેર એ આપણા નિશ્ચયબળ ને વધારે નિશ્ચયબળ ને તો માણસ અત્યારે પૂર્વજન્મ નો આ ભોગવી રહ્યા છે દાદા નું કેવું એ છે. એટલે આપનું કેવું એમ છે કે આ માણસો પૂર્વજન્મ નું અત્યારે ભોગવી રહ્યા છે એમ. બીજું શું કરે આ ભોગવો તો પાછો બીજો નવા બીજ પાડે છે અને જૂના જૂનું ભોગવી રહ્યા છે. જૂની ફેક્ટ જૂની મન વચનકારી ફેક્ટ ભોગવી રહ્યા છે અને નવા કોઝિસ સેવન કરી રહ્યા છે. એ કોઝિસ ફરી આવતા ભોગમાં પછી ફેક્ટ થાય છે. કોઝિસ એની ફેક્ટ ફેક્ટ કોઝિસ કોઝિસ ફેક્ટ ફેક્ટ કોઝિસ ચાલ્યા જ કરે છે. આમાં કોઈ કે છે અમને પસંદ નથી પડતા, સંસાર દુખદાયી ત્રાસદાયી ગમતો જ નથી તો અમારથી કેમ છૂટાય? સર અમે કઈ પોઝિટ કાઢી નાખી એટલે બંધ થઈ ગયો. શું થાય ઇફેક્ટ એટલે ભોગવી લેવી પડશે. ઇફેક્ટ તો કોઈ નથી અટકે જ નહીં. ઇફેક્ટ કોઈથી અટકે નહીં, ભગવાનથી પણ અટકી ના શકે. ઇફેક્ટ એટલે પરિણામ છે. કોજ અટકી જાય એટલે કોજ અમે કાઢી આપીએ. ટાઈમ મળે તો આવજો. ભગવાન નું નામ બે બે કરો ને શું લેવા દેવા ભગવાન એમને દેશ ગયા. હા એના દેશ માં એ તો ખાલી એક કલા નહી, મનની અશાંતિ એ કરવા માટે બોલવાની જપ યોગ ન કરે તો શાંતિ રે જરા મન અશાંતિ થઈ હોય તો. હેલ્થ શું કરે? હેલ્થ તો પોતાનું અજ્ઞાન કરે. વેદાંતે શું કર્યું? તારું અજ્ઞાન થશે તો જ મદદ થશે. મળ વિક્ષેપ અજ્ઞાન. જૈનો એ શું કહ્યું? રાગ દ્વેષ અજ્ઞાન. એ નામ દેવાથી કે ડાળો વધતો છે. ભેંસ શાંતિ થાય પણ જો ડાળો જ વાળવો હોય, દાડો વાળવો હોય, તમામ સર્વ દુઃખો થી મુક્ત થવું હોય તો આ બધું ચાલે. અમર એક અક્ષરે ચાલે. આ તો આ તો આણંદ ના ભજીયા છે બધા ભૂખ કાઢે કેસરા મુક્ત થવું હોય તો શું કરવું જોઈએ મનુષ્ય ને મુક્ત થવું હોય તો મનુષ્ય શું કરવું જોઈએ મુક્ત થવું હોય તો મનુષ્ય શું કરવું જોઈએ કરવાથી તો બંધાયા છે એટલે એવું કઈ પૂછો કે છે બંધાવાય તમે કહો છો કરવું શું છે એટલે કરવાથી વધારે બંધાય છે આ કરવાથી તો બંધાયા છે મેં આ કર્યું ને તે કર્યું ને તે કર્યું ફળ કર્યું ફળ કર્યું એનાથી બંધાયેલા એટલે તમારે શું પૂછવું છે એવું તો હું શું જાણું કે જેનાથી છૂટું શું પૂછવું છે જતે ભાઈ શું પૂછવું છે એવું શું જાણું કે જેથી હું એમાંથી છૂટું તારો જવાબ આપો કે શું તારું નામ હીરાલાલ ઓળખે અને તમે દોડો અને હીરાલાલ તરીકે જાણે છે તમે એમ જાણો કે આ દેહ ને હીરાલાલ તરીકે ઓળખે છે પણ તમે કોણ ખબર નથી મુક્ત પુરુષ ની પાસે મુક્ત પુરુષ કેવા હોય કે જ્યાં બુદ્ધિ નો ફોટો હોય ને તેવા કેવા આપડે હતા દરેક શહેર માં બસો બસો મુક્ત પુરુષો છે એમાં ક્યારે દાડો વરે એ છૂટ્યો નથી ખબર ને ઘરમાં કંટાળી ગયા છે બહેરા છોકરા અને આપડી આપડે બધો મુક્ત થઈ ગયે કારણ પછી આપડે પૂછવું સાહેબ આપણા બુદ્ધિ ખરી એ તે કઈ છે અમાર તમે આવું પૂછો છો મને મારા જેવો બુદ્ધિ થાય તો આખા સુરત માં નથી કોઈ એવું કે એટલે આપડે કહીએ સાહેબ તમારી વાત મને બહુ ગમી આવે મને આનંદ એટલે આપડે એ દુકાન પછી બંધ કરી દઈએ બીજી દુકાન બુદ્ધિ ના હોય દુકાન ફરી બુદ્ધિ થી સંસારમાં બંધન બંધન બુદ્ધિ થી જ છે હવે બુદ્ધિ કયા પ્રકારની એક વ્યભિચારણી બુદ્ધિ થી કયો વ્યભિચારણી વ્યભિચારણી થી બધા બંધન અવ્યભિચારણી બુદ્ધિ ક્યાં વેચાતી રહેવા જેવી શુક્રવારી મળે લોકો ગયડા થયા હોય વેચી દે શુક્રવારી સી આપણે મળી જાય કે શું કહો અવ્યભિચારી બુદ્ધિ કોનું નામ કહેવાય જે નિરંતર ઓબ્લાઇઝિંગ ને અત્યારે કરતો હોય નિરંતર પારકાના સુખ ને જ માટે ભર્યા કરતો હોય એની બુદ્ધિ અવ્યભિચારી અને પોતાને માટે રખડતો હોય એ બીજાની બુદ્ધિ બુદ્ધિ ની વ્યાખ્યા જોઈએ તમને કેમ લાગે છે આ વ્યાખ્યા બરોબર છે કે અધૂરી છે અધૂરી છે કે બરોબર છે બરોબર છે જે પોતાના માટે કરતો હોય તે વ્યભિચારી બુદ્ધિ જે પારકા હાલ વાપરતો હોય તે આ વ્યભિચારી અવ્યભિચારી બુદ્ધિ જે માગે એ ફળ મળે એ જે માગે અવ્યભિચારી બુદ્ધિ થી એ જેવું ચિંતે એવું ફળ મળે કારણ કે એના હાથમાં રત્ન ચિંતા અચિંત ચિંતામણી હાથમાં આવ્યો ચિંતા એ તો હોય ત્યાં કઈ 80% હોય પણ આવે 90% હોય કે મનુષ્ય જયારે ધર્મ પ્રત્યે અને ધ્યાન પ્રત્યે ત્યાર અંગે આગળ વધે ત્યારે મન સાથે દુસંગી પ્રવૃત્તિ અથવા ખરાબ વિચારો વધતા જાય છે તેનું શું કારણ? લગ્ન માં તો અત્યારે બેઠા હોય લગ્ન માં એકડે રડવાનો વિચાર આવે તો આપણે તેમાં ધ્યાન રાખવાનું મનમાં છે તે આવરી પ્રવૃત્તિ ને ખરા વિચાર આવે ને એ તો આવે, આપડે આપડા ધ્યાન ભર્યો એ તો આવે, ભરેલો માલ છે તે આવે, ના ભર્યો હોય તો ના આવે, આપણો જ ભરેલો. એને ખાલી કરવાનો શું ઉપાય? એને ખાલી કરવાનો શું ઉપાય? એને ખાલી કરવાનો શું ઉપાય? જોયા કરો તો ખાલી થયા કરો, અને ભાઈ તેલમાં ખાવ તો બહાર થઈ જાવ, તમે જોયા કરો તો ખાલી થઈ જાય, ગમે એટલા ખરા વિચાર આવે તમે જોયા કરો તો એ બધું ખાલી થઈ જાય. તમને કશું આપે આજે કરવાનું કઈ એકાગ્ર કરવું છે? મનુષ્યના મનમાંથી અશાંતિ થાય છે. હા, પછી આપણે જે અશાંતિ થઈ ગઈ તેની ટ્રેનશીટ ના કરવી જોઈએ, અશાંતિ ઉભી કરે ટ્રેનશીટ ના કરવી જોઈએ, અશાંતિ ઉભી કરે એને તો ફ્રેન્ડશીપ ન થાય. અશાંતિ કરતા દુશ્મન નથી, તમે ચાર ટકા દુશ્મન ગુમો છે. મન તો તમારે એ નક્કી કરવું છે, મારે આમ જવું છે, એટલે મન સાચા રસ્તા પર હોય તો મન ના કયા પ્રમાણે ચાલુ, અને મન ઉધેર કરી જતું હોય પછી એના એના માર્ગ પર તો મારી ફૂકી પછી આપણે આપણે તે તરફ લઈ જવાનું, પણ સાચા રસ્તા પર હોય તો એનું ચાલુ, એ આપણે જોવાનું. આપણે શું ધ્યેય છે નક્કી કરવું જોઈએ કે આપણે ક્યાં જવું છે નક્કી કરવું જોઈએ, ના કરવું જોઈએ? આપણે કરજો, અને પછી તમે આ રવિવારે આવે ને તો લાભ લઈ લેજો. શું આપણે આ લોકો પહેર્યા છે કે છોકરી જોજો કરે છે, શું જોવે છે? વાંકમાં સમાય પડે જારી હોય તેને વાંચમાં વજન જોર વજનમાં જોર લાગે, વાંચમાં જોર પડે વજન લાગે, પાકી હોય તો એને દુઃખ થાય વાંચમાં દુઃખ, પછી આમ ખરો તેમ ખરો ક્યાં સુધી ભણેલા છો? સિનેમા તમને ગમશે? સિનેમા પછી એનો દોષ નહીં કાઢવાનો. જો તમે ગુરુ કરવા હોય તો દોષ ના કાઢશો, કાઢો નહીં તો કાઢશો. કારણ ગુરુ એ, ગુરુ એ પાંચમી ગાતી છે. શું છે? એનો ચેક પણ દોષ પછી પાસે જુઓ કરાતી કર્યા એટલે કર્યા. અને એ આપણે રહી શકીએ છીએ, બીજી કઈ જઈ શકીએ છીએ. એમનો અપરાધ નહીં કરવાનો કોઈ જાત. પણ એનો દોષ ના બોલાય છે. તમે કેવું લાગે? ગુરુ કર્યા પછી ડોક્ટર નો દોષ નથી. એટલે વાંચમાં જમા એવા ગુરુ કરવા. સમજ્યા? હવે પાંચમી ઘાતી કો. વૈષ્ણવ કરાય રહે છે, એમના ગુરુ પડેલા થાય છે. એટલે બીજી વખત પડે તો કરાય છે. પણ જૈનો તો અરે, પણ તું જે ગુરુ કર્યા તું નિંદા ના પડી, બીજા લોકો પડે ઘેર વગર તું નિંદા ના કરે. એના કરતા મુસલમાન હરાજ લાગે, આગા ખાન ઉજવણી કરે. કારણ કે પહેણે છે ના પહેણે છે તેના આધીન છે, એ ઉદય કરને આધીન છે. મહા પહેણી શકતો જ નથી. આ વાંધો ના ઉઠાવો તો ગુનો છે. શું છે વાંધો? તમે કેમ લાગે? જાગરણ અવસ્થામાં જયારે પણ પેલી સ્મૃતિ પર આવતી નથી. જાગ્રત અવસ્થામાં ક્યારે પણ પેલી સ્મૃતિપટ ઉપર આવી નથી. બે વખત સપનામાં આવેલી, તેની લેજત ભોગવેલી. તેનો ટેસ્ટ તેની લેજત પણ સિગારેટ પીતા વિના જણાય. ત્યારે થયું કે લાવ એક બે દમ મારી લઉં, એમાં શું હતું છે? પણ ના, મહીથી પાછો રાજા કે સિગારેટ કઈ લેવું પીવાતી છે. આ સપનામાં માન થાય તે કોને? અને આ સપનામાં ના પાડનાર કોણ? હવે આ કાળમાં બહારની કોઈ ચીજ વસ્તુ ન લો તો સારું, ભેટેડ સિવાયની કોઈ ચીજ મળે નહીં. એટલે મેં નક્કી જ કહ્યું છે. કાલે લીધું કે છે? ના ભાઈ, આ તો હજુ એના કરવું છે. એના કરવું ના ભાઈ, બહુ ફોડ ના પડાવશો. એ બંધ થઈ ગયું છે, લગભગ બંધ થયું છે. લગભગ લગભગ એમ નહીં માનવાનું. કોઈ જ નહીં માન, કોઈ સંજો બનાવતા. અફીણ ને અમૃત માનવું, અફીણ ને અમૃત માનવું. અફીણ ને અમૃત માનવું, અફીણ ને એનું તો કલ્યાણ જ થઈ ગયું. એવો આગ્રહ કરનારો એનું તો કલ્યાણ જ થઈ ગયું. એવો આગ્રહ અમને ના ભાઈ, બધા ઊંચું મૂકીએ કે ખાનાર દોષિત આપનાર દોષિત ભોગવે. તમે કેમ ભોગવો છો? પણ ભોગવ તો ના હોય ઝાડા કરવા છે લેવડાવી ને ઝાડા કરવા છે એમને, તે વેલા મોકલી દેવા છે. દખલ નહી કરી હા, એટલે પણ મહાત્મા અમારે તો સમજવું જોઈએ ને કે આ ન કરવું જોઈએ. અવસ્થામાં ક્યારે પણ પેઢી સુધી બધા આવતી નથી, એટલે બહુ ઉત્તમ વસ્તુ છે. નથી આવતી જય જવું છે. કોને થાય છે કે ત્રણ દેહ હોય, તારે સ્કૂલ દેહ હોત તે હોય, શું હોય સ્કૂલ દેહ આવે હોય તો એ ભાવના સ્કૂલ થઈ હતી હોત, એટલે કુલ વાણી થી હોય કેવી પીવી છે. એમાં કુલ વાણી નહીં, સૂક્ષ્મ વાણી ના દૂધ છે. એટલે ભાઈ આ દેહ સિવાય ભોગવે તો આજે તમારે દેખાતો આ દેહ જે ભોગવતો હતો એના કરતા પીલું તો બહુ ઉત્તમ ભોગવતો. એની જ વાત ને, એ તો ઊંચી વસ્તુ છે. સપના એટલે બહુ ઊંચી વસ્તુ. સપના તો આપણે લાખ મળે ના એમ પૂછે છે. ભોગ્યું કોને? એ ભોગવટો કોને કર્યો? એ છે ભોગવટો, એ સૂક્ષ્મ અહંકાર. આ દેહ વગર લેજત બહુ સુંદર આવે એ શું? બહુ સારી ગણી લે. આ દેહ વગર તો બધી દાદા નું મોડું જોઈએ ને, એથી બધા લોકો કહે દાદા શું આમ મૂર્તિ તો જોયા કરો દેખાય. જગત આખું ક્લોઝ, શું થયું? આખું જગત ક્લોઝ, અહીં તો ક્લોઝ છે. જગત ઉગાડ્યું નહી છે. માણસ સુખ્યા દુઃખ ભોગવે છે, તે આ જન્મ નું ભોગવે છે, ગત જન્મ નું ભોગવે છે. ગત જન્મ નું ભોગવે છે, નવું ઉભું કરે છે. નવું ગત જન્મ નું ભોગવે છે, શું કરે? દુઃખ બે જ ભોગવટો તે ગત જન્મ ભોગવે છે અને નવું ઉભું કરે છે. કયું હારું ભોગવું, હારું ભોગવું કરવું, હારું સંસાર હોય તમારી આ ભાવના છે, એ ભાવના થી તમે કામ કરી રહ્યા છો. મારે કાયમ નું રહેવું છે. તમે એને સંસાર કહો છો પાછા, તમે એમને એને સંસાર કહો. જ્ઞાતા દ્રષ્ટા સિવાય નું બધું સંસાર છે. સંસારી છીએ એ બધી ભૂલ માં જાય. એ પછી અમે સંસારી છીએ એમ કોને? એ બધી ભૂલ માં હોય, બધું ન્યાય કહેવાય, ભાવના છે બધી. પણ તે રસ્તો છે, એટલે આપણે સંસાર માં હજુ એક પગ બહાર મૂક્યો અને બીજો પગ અંદર છે, બહાર લેવાનો છે. એ બધું આપણા ખ્યાલમાં છે. સંસારમાં નથી ને, અમે સંસારમાં નથી ને, એટલું જાણી લેવું. સંસારમાં તમને ના કે, તમે કોણ કે સંસારમાં? તમે આવું બોલ્યા ને, ગાતા દસતા ના રહ્યા એટલું બધું સંસાર. આવું વાક્ય બોલ્યા છો. અનંતાનું બંધુ ને અપેક્ષા કહું ના, એવું કે છે અપેક્ષા તો કઈ કરે, પણ વસ્તુ તમારે સમજામાં થયો જ નહીં. તમારો ધ્યેય અસંસાર છે, એટલે મહાત્માઓ માટે જે બોલતા હોય જ્ઞાતા રહસ્યો બધો સંસાર છે, એ ઠીક નહીં થતું. પછી કેનો સંસાર? અમને કહ્યું નથી સંસાર. કયું બોલ્યા કેમ? તમે હતા તમારી જોડે બોલ્યા છે. પહેલા વારમાં હોય કે બીજા વારમાં હોય, પણ એ થોડા વખત માં થવાનો જ છે. એ કારણ, કારણ છે તે કહેવાય, કારણ ભોગ કહેવાય. શું ભાવના એટલે કારણ ભોગ? એ વાક્ય ઉડાડી મૂકીએ. જ્ઞાતા દ્રષ્ટિ અને અમારો સંસાર એ વાક્ય ઉડાડી મૂકીએ. જો તો પછી અમારા માટે જ્ઞાતા દ્રષ્ટા સિવાય બધો સંસાર એ છે, એ વાક્ય ઉડાડી મૂકીએ. હા, ઉડાડી મૂકવાનું છું ભાઈ. લેવા દેવાનું લોકો વાક્ય ને લોકો જ્ઞાતા દ્રષ્ટા સિવાય બધું ડખો ડખલ. એનું નામ સંસાર. ભગવાન આગળ ના વધ્યો નથી, પણ એને તમે સંસાર કહી દીધે એ અમને જરા આ મગજ માં બેસતું નથી. તમે કહો છો કે જ્ઞાતા દ્રષ્ટા ન રહ્યા એ બધું ડખો ડખણ. અને એ સંસાર તો પછી અમે સંસારમાં થઈ ગયા. અરે મોકમાં છો, મોકમાં જઈ રહ્યા માટે કઈ એને સંસાર છે કહેવાય ને. કારણ કારણ હું એ કહેવા માંગુ છું ને, કારણ કારણ મોકતો એટલે સંસાર નહીં અને મેં છો તે સંસાર.